આ બાવાઓ તો બધા લડ્યા જ કરે છે, બધા જમપાડા લડે એમ લડ્યા કરે છે. શું કહ્યું? કોક આવડી આવડી ગાવે તો બીજો કોઈ આવી આવી ગાવે તો ચાલ્યા જ કરે બધું. અરે એમાં તો શું ક્લેશ આપડે શી રીતે એમનો જ જતો નહીં. ક્લેશ જશે ત્યારે જાણું. જેને કે ક્લેશ લાગ્યો ને તો બીજું કશું આપણે ગ્રાહ ના થાય તો વાંધો નથી. ક્લેશ લાગ્યો એટલે થઈ ગયું. કોઈ પણ કારણે ક્લેશ ના થવા દે. આત્મજ્ઞાન ના થાય તો એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો હિમાલયમાં એટલા સારું લોક ભટકે છે આત્મજ્ઞાન કરવા માટે, પણ એ થાય નઈ ને જલ્દી. ક્યાંથી થાય? એનો માર્ગ મળવો મુશ્કેલ વસ્તુ છે. બધા ધર્મ કોઈ ખોટા નથી, કોળેલા છે બધા, સડેલા છે. શું છે? બધા ધર્મ એક એક ધર્મ સડેલા છે. એમાં કોનો હારો કહીએ આપણે? આ કલયુગમાં પ્રમાણમાં જે છે એ આ છે. શું છે? એના કરતા ધરવાના બાપા ની મંડ પાસે મંડો અથવા ફોટો જો એની પાસે મંડો ચોખ્ખું ખાધું ખરું. બીજી કઈ પહોંચે નહી પણ તે મસ્તી તમારે ઠેકવાનો બે હે નહીં બન્યું. તમારે તો હા હાડ ફેરું જોઈએ ત્યારે તમારે સ્થિત આવે ઠેકવાનો. બધા જન્મ હળેલા તો કોઈ જન્મ સારો તો હોય ને? એ બધા જન્મ સડેલા તો કોઈ સારો ધર્મ તો હોવો જોઈએ. તો કયો સારો? સારો સારો ધર્મ તો ક્લેશ ના કરાવડાવે એ ધર્મ સારો. સારો સમાધિ સમજી કરે આદિ ધર્મ રામ ઠેકાણું જ નથી. ધર્મ ની વાત જ નથી એમાં. રામાનંદી આદિ ધર્મ છે એનું આદર્શ જીવન ભાતૃભાવ પછી એ પ્રશ્ન વગેરે આદર્શો છે. એમ કે છે કે રામચંદ્ર રામ નું જે આપડો આદિ ધર્મ છે એમાં ભાતૃભાવ પછી એક પત્ની વ્રત પછી સેવાભાવ સેવાભાવ એવા બધા જે સિદ્ધાંતો છે હનુમાન ની ભક્તિ ને એવા બધા તો એ ધર્મ એ ધર્મ બરાબર નથી કોઈ. આ તો બધા નવા નવા રૂપો ડેકો છે રાતી અને લોકો ને ફસાવળ કરે છે. શું કોને કે ક્લેશ બચ્યો મારું કે આ બધા કરના એમ ક્લેશ મટાડવા માટે કરવાનું છે એમ તો ને ક્લેશ મટાડવા માટે કરવાનું છે. રામચંદ્રજી ના કહેવાથી જો લોકો અટકતો નથી તો કોના કહેવાથી કોનાથી અટકશે? ક્લેશ આખી દુનિયા નો ક્લેશ અટકે નઈ, અમુક જ માણસ અટકે, બધા નો કઈ અટકે નઈ. બીજા તો એવા પાપ જ બાંધેલો ક્લેશ ભોગવે હે, માથા ભૂલી જાય એટલો ક્લેશ ભોગવવો જ પડશે ને બધા ને અટકે. તો રામચંદ્ર અમુક ધર્મી માણસ હોય બધા ને અટકાઈ શકે. સાચો ધર્મ પ્રાપ્ત થયો હોય તો ક્લેશ ના અટકાય હોત. પેલો સાચો ધર્મ તો પોતે ઉપસ્થિત કરીને પૂરતું માગેલો કાલથી કાલથી તમે નક્કી કરો. જો સુખ જોઈ તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈ તો લોકોને દુઃખ આપો, આ નક્કી કરો ને. એ સાચા સાચો ધર્મ. આ સુખ માં શું આપવાનું આપડે લોકો ને પૈસા ના હોય તો આપડે એને સમજણ પાડીએ, એમ ભૂલ ચૂક હોય થતી હોય ત્યાં સમજણ પાડીએ, ખુલાસો કરી આપીએ, એના અડચણ થતી હોય તો અડચણ ઉકેલી આપીએ, પૈસા હોય તો આપણી પાસે 25 ડોલર આપીએ, પણ એ રીતે બધું લોકો ને સુખ અને શાંતિ આપી તો તમને સુખ મળશે, અને તો ક્લેશ મળશે, નહીં તો ક્લેશ મળશે નહીં. આ બીજા બધા તો લોકો ઊંધા રસ્તે ચડાવી ને ઊંધા પછી ખસી જાય છે, સુખ નો માર્ગ જ એક જ છે, તમે બીજા ને સુખ આપો જીવ માત્ર ને, જો તેમાં બીજા બધા જીવ ને ના અપાય તો મનુષ્ય ને આપો, જો મનુષ્ય ને સુખ આપો તેનું ફળ સુખ આવશે, અને દુઃખ આપશે ત્યારે દુઃખ આવશે. આ જ બધા ધર્મો નો સહાર છે, અને બીજા બધા તો લોકો શિષ્યો કરવા ફરે છે, અને બધો વેપાર ચાલ્યો છે અમારો, સમજ ને. આપણે સમજણ ના પડે કે આપણે સુખ આપીએ તો સુખ આવે, ખેતરમાં ઘઉં રોપીએ તો ઘઉં આવે, એમાં બીજાના ધર્મની શું ખબર આવું છે. બીજા બધા ધર્મ તો અરકાય છે બધા, હા ઠીક છે બધા, વેપાર ચાલે છે ધર્મ ના નામે, બાકી આ પોતે શરૂ કરવું જોઈએ. ક્લેશ ના થાય એવો ધર્મ શરૂ કરવો છે, સારું થાય એવું, અને આવતો બહુ ફરી મનુષ્ય પણ મળે એવું કરવું છે. લાવો ભાઈ ફરી ચોપડી લાવ, હલાયા છે આગળ. મારું દર્શન કરાવો. રાજુ કહે છે એમને શું કહ્યું છે આત્મા દર્શન સ્વામિનારાયણ પૂછતા હતા. બધા ધર્મ હરકા છે, બધા વેપાર છે, બધા ધર્મ વેપાર, જો વેપાર હોય ને એ ધર્મ પાછળ હેરા કરતો. આ દલાલ નો વેપાર નથી, થોડા તો પૈસા બધો ખવડાવી દેશે બધાને, શું કરે ભોજન કરી ખવડાવી દેશે, થોડા કશું હા દેવા સ્વરો મંદિરો બંદિરો બસતા નથી, સમજ ને. અને આ તો બધા ઝઘડા છે બધા, શું છે. આ તો પોતાના ગુરુ એ કર્યા મંદિરો, ત્યારે અમુક પોતે કરે નવા નવા શું કરે ઉભા કરે તો ફોન કરે ને, બધા ઝઘડા અમારી કોઠો કેસો ચાલે છે ને. છતાં આપડે તમારો ભાઈ હતો જશો, મારે કહેવાય ને આમાં પડવા જેવું નથી આ બધું. તો નાનાભાઈ જગ્યા બધું દર્શન કરાવી દે એટલે મોક્ષ. અમારે દાદા માથે પડીને મોક્ષ માંગવો છે, એમ કે અમે તો બધા માથે પડીને મોક્ષ માંગીએ છીએ. પછી કોઈ રાખો પછી કોઈ ને રાખો ને પછી કોઈ ને રાખો બાબા ને હાથ ભાઈ હીરો આપીએ આ બધું પછી કોઈ રહી રાખો દાદા દાદા તમને મોક્ષ આપે તો કોઈ તો નહીં નાખો ને નહીં કોઈ દાદા તો આપીશું આવી આપણા ધર્મ માં મીઠ ખાવાની કેમ ના પાડી છે, બીજા બધા ધર્મ માં તો ખાવાનું કે છે. આપડે વેજીટેરિયન છે, પ્યોર વેજીટેરિયન, પ્યોર વેજીટેરિયન, અને તે બાજુ છૂટ આપી છે. ક્ષત્રિય હોય અને જે ક્ષત્રિયો પોતે જાતે કાપી શકતા હોય, જાતે કાપી શકતા હોય, જાતે સમાવી શકતા હોય તો એને ખાવાની છૂટ આપી છે. એટલે જેનું કાપે આમ મરઘી કે બરકી બકરી મનમાં કશું એના ભય ના પામે તેને સારા છૂટ આપી છે. અને જયારે ભય પામે એને તો એડવાન્સ ના પાડી. તમે જેમ શાક સમાયો છો ત્યાં તમને કઈ મન મન મારી અંદર ભય લાગે જ કે છો? દૂધી સમાયો છો, રીંગણા ગલકણા બધું સમાયો છો, ત્યાં કઈ થાય છે ને સર? અને આ સમારો એને જે અસર ના થાય આપણને તો એ નુકસાન થઈને કરે નહીં, ફાયદો કરે. અને અસર થાય તો એ નુકસાન કરે, હાર્ટ ઉપર અસર લાવે. એટલે મીઠ મીઠ ના પાવે. એટલે જેનાથી કાપતા ભાવતું હોય તે ખાય, ના કાપતા હોય ના ખાય. શું કહું તમે સમજ પડી? આપણા ધર્મ માં કેમ ના પાડી છે? આપણા ધર્મ માં કેમ ના પાડી છે? બીજા ધર્મ માં તો ખાવાની છૂટ આપી. બીજા ધર્મ તો કાપીને ખાય એ લોકો બધું, એવું કશું એમને નહીં. એટલે બધું કાપીને ખાય બધું કરે. અને આપણો ધર્મ તો પુનર્ધર્મ સમજ થયેલો, બેભાન પડેલો ધર્મ નહીં. આ બેભાન છે બધું. આ હિન્દુસ્તાન સિવાય બીજા બધા બાબા કહેવાય. હિન્દુસ્તાન ગયડા કહેવાય. આ તો બધા બાબા કહેવાય. આ રેગન મારી પાસે બે વાર પડી રહે તો એ વાત ના સમજે. આ ભાઈને એક કલાકમાં સમજાવી દેવું. કારણ ડેવલપમેન્ટ છે. બાહ્ય બુદ્ધિ બહુ ભારે એ લોકોની, આપણા લોકોમાં ના હોય એવી, પણ આંતરિક બુદ્ધિ ના હોય. દેશકાળ અને દેશકાળ વખતે જેવી વ્યવસ્થા હોય તે પ્રમાણે બધું ચાલે આવું છે લાગે. કારણ કે જીવો દિવસ કે જીવન એવું એવું એવું લખેલું છે શાસ્ત્રોમાં. એમ કે છે કે દેશકાળ ને અનુરૂપ બધું લખેલું હોય છે, કારણ કે શાસ્ત્રમાં જીવો દિવસ કે જીવન અમે એવું લખ્યું છે. જીવના પર જીવ ના બેસે. જીવો દિવસ કે જીવન અમે એવું લખ્યું છે શાસ્ત્રમાં. બરોબર છે. આપણને કયા જીવો ખાવાનો અધિકાર છે? જે આપણને હાથને અસર ના કરતા એવા જીવો ખાવાનો અધિકાર છે. સમજ ને? એટલે આપણે આ ઘઉં બાજરી ચોખા એને આપણે આવડા દુધિયા હોય કાપીએ કરીએ, આવડું મોટું કોરું હોય કાપીએ, તરબૂચ હોય કાપીએ તો અસર નહીં થતી ને? એનો વાંધો નહીં. એ બધા જીવો જ છે, બધા જીવો જ છે. બકરી બકરી ના ખાય કે બકરી એ માંસાહાર ના કરે. જાનવરો કેટલા હોય છે પુણ્યશાળી હોય છે. વાઘ સિંહ બિલાડા એ બધા બધા કૂતરા ફૂતરા બધું ખાય છે. અને માંસાહાર કહે ને કે એને આ માંસાહારી ના ખાય. એને માંસાહાર ના ખાતા એને જ ખાય, કારણ કે એ બે સારું હોય. તમે કઈ કહ્યું કે માંસાહારી પણ આરોપ ને ખાઈ ને એ જે ભૂલી ગયા ને એ જ રિપીટ કરવાનું છે. આ માંસાહારી કુતરા બલારણ લાસી બધા જે જાનવર છે એને આ ખાય નહી. માંસાહારી કોઈ ખાય નહી. અને એને તો માંસાહારી નથી એવા એના એ બધા તે બધા ખાય. માંસાહારી માંસાહારી ને નથી ખાતા. માંસાહારી જે માણસ હોય ત્યાં માંસાહારી જે જાનવરો છે એનું માંસાહારી ખાતા. બાદરા બિલાડા જે છે એનું નહીં ખાય. એ માંસાહારી ખાય એમ છે ના કરે. એટલે આપડે ગામ કબૂતરીઓ બનાવેલી કે આ અત્યારે શું ખાશે? બધા જાનવર જીવડો ખાઈ જાય. તો માણસ આપડે હિન્દુસ્તાન માં પવિત્ર હોય 33 કરોડ દેવ ગણાય ત્યાં અહીંયા આગળ મોસ ખાય એ કેવી વાત. રાજુ પૂછે છે કે આપડે દૂધ પીએ છે, દૂધ નો વાત ને દૂધ એ તો આપડે જે ગાય કે દેશ હોય ને તેને પૂરું ખવડાવવાની શરૂઆત હોવી જોઈએ. આપડી જેટલું ખવડાય ને એટલું બધા દૂધ નીકળે, એટલે એની પાડું પણ ચાલે. પછી આ જંગલી ગાયો દૂધ પાડું ભરાવે એટલી જ આવે, બધા આવે ને આ તો આપડે દોણ ખોણ ખવડાય એ બધા, એટલે આપડે છૂટ છે દૂધ ની. દૂધ દહીં ઘી બધું ખાવ જ નિરાતે. બધી ઘણી ચીજો ખાવાની છે. બાકી આ બકરીના બાબા નું માંસ ખાશે ને તો કોઈ દર આપણા બાબા ને ખાઈ જશે. આ જેને જેને કર્યું ને ત્યાર પછી બંધ થઈ જાય બિચારા, એ સમજે જ નહીં. એટલે તારા હાથ પર પ્રેશર વધશે ને આ ખલાસ થઈ જશે. ત્રિમંત્ર નો અર્થ સમજાવો, ત્રિમંત્ર નો અર્થ સમજાવો. નમો હરિ અંતાળમ એટલે હરિ એટલે દુશ્મન, એટલે ક્રોધ માન માયા લોભ એ સળ રીપુ કેવાય. સળ રીપુ સળ રીપુ શબ્દ આપડે હોય ને એને જયારે નાશ કર્યા એમને નમસ્કાર કરું છું. હરિ એટલે દુશ્મન, દુશ્મન નાશ કર્યા એટલે સળ રીપુ ને એને નમસ્કાર કરું છું. એટલે ભાઈ નમો સિદ્ધાર્થ એવું નાશ કર્યા પછી દેહ છોડીને પણ સિદ્ધ ગતિ માં ગયા તેને નમસ્કાર કરું છું. નમ આર્યમ આત્મ જ્ઞાન થયા પછી આચાર પોતે પાર બીજા આચાર પાર તેમને પણ નમસ્કાર કરું છું. પણ આત્મા જ્ઞાન થયા પછી આ સાધુ નો તો અર્થ જ નથી. આ તો ખાલી લેબર હશે, આ તો બોર્ડ મારી ફરે છે. પછી નમોવત જાય આત્માનું શ્રદ્ધા બેઠા પછી જે પોતે ભણે છે અને બીજાને ભણાવડાવે છે તેને નમસ્કાર કરે. નમો લોહે સભા આત્માની શ્રદ્ધા બેઠા અને આત્મા દશા સાથે છે તે લોકો નમસ્કાર કરે. એટલે જેને આત્મા સાથે સંસર્ગ થયો હોય તેના એ પાંચ નમસ્કાર છે. સમજે ને આખા બ્રહ્માંડ માં જે હોય તે બધે જ નમસ્કાર પહોંચી જાય. આપડા બધા સિદ્ધ પુરુષો એસો પંચ રમુક કાળો આ પાંચ નમસ્કાર છે. સર્વ પાપ ને નાશ કરનાર, સર્વ પાપ પડાશો, સર્વ જાતના પાપ ને નાશ કરનાર, મંગળા આરંભ છે સરેશી બધા મંગલો માં પ્રથમ મંગલ છે. કે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ નારાયણ જે નરના નારાયણ થયા એમને હું નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય જે કલ્યાણ સ્વરૂપ થયા છે, જેને દ્વંદ્વ બધા છૂટી ગયા છે, હારું ખોટું છૂટી ગયું છે તેને નમસ્કાર કરું છું. જય સચિદાનંદ સચિદાનંદ સચ્ચિદાનંદ નો અર્થ કહો. સચ્ચિદાનંદ એટલે શું? સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ એટલે શું? આ સત્ય જે સંસારનો સત્ય કહેવાય છે ને, એ તો અમુક હદ સુધી સત્ય, બીજું અસત્ય, તદ્દન અસત્ય જ છે, સાચી વસ્તુ નથી. આ સંસારમાં જે સત્ય છે ને એ સાચું નથી. મુસ્લિમોને અમે છે તે પેલો ખોરાક આપે નોન વેજીટેબલ તો ખુશ થઈ જાય, એટલે હિન્દુઓને આપે તો ના ખુશ થઈ જાય. સત્ય તો ખોરાક તો સત્ય જ છે, પણ લોકો આ સત્ય બધું બદલાયેલું હોય જાત જાતનું, સમજો ને. અને સત્ય એટલે તો સનાતન કહેવાય, એ કોઈ સત્ય ના થાય. સત એટલે જ્ઞાન દર્શન, સત એટલે અવિનાશી, જીત એટલે જ્ઞાન દર્શન, અવિનાશી જ્ઞાન દર્શન એ જ આનંદ. અવિનાશી જ્ઞાન અને અવિનાશી દર્શન એ જ આનંદ. જ્ઞાન ને દર્શન કીધું એટલે કઈ જાતનું જ્ઞાન ને દર્શન? ધીમે ધીમે જ્ઞાન અને દર્શન દાદા કીધું, કઈ જાતનું દર્શન? ચિત્ત આનંદ, ચિત્ત એટલે આત્મા, આત્મદર્શન, આત્મદર્શન છે તેમાં આનંદ થાય, જેને આત્માનો સાક્ષાત થઈ ગયો આનંદ થાય. એટલું હશે ને, જો બહુ ક્લેશ કરવા ના થાય એટલું સાચું તો બહુ છે. લલિતભાઈ નો ફોન આવ્યો કાલે, અને સચિદાનંદ કહેજો અંતે. ઉપવાસ કરીએ. બેન પૂછે છે કે ઉપવાસ કરીએ એનું મહત્વ શું, એનું ફળ શું? એમ ઉપવાસ કરીએ, ઉપવાસ થી તો એક તો શરીર માં ખરાબ બધા વિકાર થયા, જીર્ણ ના વિકાર થયા, બધા મટી જાય. બીજું છે તો ઉપવાસ કરવાથી જાગૃતિ વધે. આખો દાવ ખા ખા કરે, દારૂ ચડ્યા જ કરે, દારૂ ક્યાંક ચડ્યા જ કરે, ઉપવાસ કરવા જાગૃતિ વધે. તો જાગૃતિ વધે તો આપણે સમજાય કે આ જગત શું છે, થોડો મોહ ઓછો થાય. ઉપવાસ કરવાથી દારૂ આ ખાઈએ ને ત્યાં દારૂ થઈ જવાનો સર. એટલે આખો દાવ ઘેરમાં ઘેરમાં ક્યાંક મોહમાં મોહમાં રહ્યા કરે. ઉપવાસ કરે ને એટલે જાગૃતિ આવે નહીં, દારૂ બધો થાય નહીં. એટલે સારી વસ્તુ છે ઉપવાસ, પણ જેટલા થાય એટલા કરવા, વધારે નહીં કરવા. નાનું કઈ નહીં, મોટા જેટલા જેટલા આપણને બહુ દુઃખ ના આપે એટલા કરવા, એકાદ બે શું. અને ફરી કરવા એટલે 15 મહિના પછી ફરી કરવા, પણ બહુ એ કરીને ના કરવા. લોકો લોકો દેખી દેખી નહીં કરવાના, બાકી ઉપવાસ કરવા એ સારું કહેવાય. એમ પછી બીજું શું પૂછ્યું છે? બહારથી દારૂ થાય છે તો પછી આ લોકો બધા બહારથી દારૂ કેમ લે છે? બહારથી દારૂ કેમ લે છે? આ દારૂ જ્યાં બાઇલ્ડ હોય છે, બહાર નો એકદમ કડક હોય છે ને, મગજ ફેરી રાખે, મગજ ને ગેમ ફેરી જાય. આ માઇલ્ડ હોય છે, મોહ ચડે ખાઈ ભણ બધું ભૂલી જાય બધું. આખો દારૂ કોણ છે એનું ભણ જ નથી ને, તેથી આવો આગળ. જય સચિન. આવો સચિન, કેમ કઈ ભેગા થયેલા છે? દર્શન થી બઉ અમારે જોતા આનંદ થાય ને, તેનું કલ્યાણ થઈ જાય. અમને જોતા આનંદ થાય, એનું કલ્યાણ થઈ જાય. શું કહ્યું? અમને જોતા સમાધિ થાય એવી, પણ એને હાર્ટ માં સીધું હોવું જોઈએ ને. આખો હાર્ટ શામાં હોય મઠેલમાં મઠેલમાં આદર ના આવ્યા, ફળ ના આવ્યું, હમ ના આવ્યું, બેરી ની કટકે એમાં એમાં હોય જે સીધું હોય ને, તમને જોતા હારે સમારી થઈ જાય છે. કારણ કે અમે 3 વર્ષની નિરંતર સમાધિ મળીએ છીએ, સમાધિ વાળી સમાધિ થાય આપણને. અમને ગાળો ભળે તો સમાધિ જાય નહીં, માર બાળે તો સમાધિ જાય નહીં, અને તમને તો ગાળો ના ભળે તો સમાધિ આવે નહીં. શું કહ્યું? ક્યાં ડોલર માં ડોલર માં આખો દારો હમ હમ સુખ પડે નહીં, આમાં માનીએ એટલું. મારે 2 છોકરા છે, મોટર છે, સારું છે, પછી 1-2 મહિના ના ચાલે કકડાટ. હવે શરીરમાં ફેરફાર એવો નહીં થતો, એ થાય પણ એ ખબર નહીં પડતી કકડાટ ને. અને બહાર ના ફેરફાર થતા ખબર પડે, બુદ્ધિ જોઈ લે કે આ મોટર બરોબર ચાલતી નહીં. ફેરફાર થયા ગયા શરીરમાં, બહુ ફેરફાર થયા ગયા. પછી પૂછો કઈ નિવેડો આવે. અમેરિકાથી અહીંયા દેશ માંથી અહીંયા આવ્યા તો કઈ નિવેડો આવ્યો હતા તેવા તેવા. હિન્દુ ભાઈ નો પ્રશ્ન ઘણા છે કે પ્રોબ્લેમ ઉભા ના થાય તારે આપડે જોઈએ કે હવે પતિ ગયું. હજી પ્રોબ્લેમ ઉભા થાય છે ને? નહી દાદા, જયારે કઈ ભોગવે પડે ત્યારે ખબર પડે. બેન કે છે કે અમુક ધર્મો માં સ્ત્રીઓ નું મોઢું નહીં જોવાનું એમ કે છે. અમુક ધર્મો માં સ્ત્રીઓ નું મોઢું નહીં જોવાનું એવું કે છે, તો એમાં સ્ત્રીઓ નું અપમાન કરી ના કહેવાય? કેવાય, પણ શું થાય એને? એમને કોઈ પૂછે કે તમારા જન્મ સ્ત્રી ને પેટા થયો પુરુષ ને પેટા થયો, એમને ખબર પડી જાય. જો મળું ના જોતા ત્યારે પૂછે કે ભાઈ તમારો જન્મ સ્ત્રી ને પેટા થયો છે પુરુષ ને પેટા થયો છે? જો તો શું થાય એને? માની ભાઈ કે આ સ્ત્રી ને હું જોઈશ તો મારું મન બગડી જશે. ત્યારે આ સ્ત્રીઓ ની જોયું ને, આ જાનવરો ની સ્ત્રીઓ ને જોઈશો જોઈશો તો ખરા ને જયારે મન બગડ્યા વગર રહે જ નહીં ને. શું માટે બધા જોડે ફરતા ફરતા મન તૂટી જાય એવું કરવું જોઈએ? વૈરાગ લાવવો જોઈએ, જોડે રહીને વૈરાગ લાવવો જોઈએ. કેવું? પછી આપડે કસરત કરતા આપડે નાય કહેવાય? ઘેર બહેરી છોકરા મૂકીને બધા નાસી ગયા હોય એના આપડે શી ના કહેવાય? અહીંયા આગળ બહેરી 2 છોકરા મૂકી અને હિમાલય માં નાઠો હોય અને તો પાછો છે તે ઝૂંપડી બાંધે, પછી જે ગુલાબ નો છોડ રોપે, એક તુલસી નો છોડ રોપે, હું આ 2 ઘંટ ને 2 છોકરા એક બહેરી 3 ઘંટ હતા ત્યારે બધા બધા બધા ઘંટ વરગડવા મળ્યા. અહીં તો આ મમતા થોડી ના, મમતા પેથી ઘંટ વરગડવા મળ્યા ને પાછા. હવે પછી ગુલાબ ને તોસી પછી ઉંદરડો કાપી જાય એટલે પછી વિચાર પડે કે આ સારું હવે શું કરવું, તક બિલાડી રાખો કે શું? આમ કરતો જળ જાય તો સંસાર ઉભો કે નવરો પડ્યો સંસાર ઉભો કઈ ના કે ને. ઉપાધિ ઉપાધિ આદિ આદિ ઉપાધિ માં નવરો જ પડે નહીં ને. આદિ આદિ ઉપાધિ માં આખો સડ્યા જ કરે. એ પછી સાધુ ભક્ષણ ન્યા છે બધા, સાધુ ને ભક્ષણ ઓછું સાધી કે ભાઈ આ છોકરા ઠીક નહીં ને. કોઈ હોજે કોઈ કહેના નહીં ને કે લાવો 100 ડોલર એને સાધુ ફી કરવો છે, બાકી બીજા એ એ ફી કરવાના. ભાઈ પૂછે છે આધિ વ્યાધિ ને ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? આપડે કોણ છે જાણવું જોઈએ તારે મુક્તિ થાય ને. આ તો નામ બદલી અને ફર્યા કરીએ, લોકો ને છેતર્યા કરીએ. શું નામ તમારું? જગુભાઈ. જગુભાઈ, જગુભાઈ તો તમારું નામ છે, નહી કે ખરેખર તમે જગુભાઈ છો અને તમે કહો કે બધા ખરેખર જગુભાઈ છો, ખરેખર મારી જોડે વિશ્વાસ રાખજો. એટલે પછી ચીટિંગ કર્યા કહેવાય, બધાને ચીટિંગ કરે એટલે આ બધા દુઃખ પડે. પછી ખરેખર તમે જે છો એ જાણવું જોઈએ. અરે ભગુ જગુભાઈ તમારું નામ છે, નામ પાડેલું તે ઓળખવાનું સાધન કે ભાઈ જગુભાઈ આયા. પરણ્યા કોણ તક જગુભાઈ, ભણ્યા કોણ તક જગુભાઈ, નોકરી કોણ કરતા જગુભાઈ, અને તમે જો માય નિયમિત જગુભાઈ એવું ના જાય. માય નિયમિત જગુભાઈ કેમ બોલ્યા નહી? ભાઈ પૂછે છે કે હું કોણ છું એ જાણવું કેવી રીતે? એ તો અમને તમે કહો તો પછી અમે જણાવીએ. તમે કહો કે અમને જાણવું છે તો ભગવાનની કૃપા ઉતારીએ. શું કહ્યું? તમારી ઈચ્છા થવાય તો કહેજો. એ કોઈ વખત હોતું નથી, કોઈ કાળે હોતું નથી. એટલે વાત જ હોભે ના હોય, કોઈ દાડે આવી વાત વાંચેલી ના હોય, હોભેડી ના હોય, કશું હોય નઈ. આ તો કોક ફરવાય મોક્ષ દાતા પુરુષ નો ધર્મ થયેલો હોય તારે મોક્ષ નું દાન આપવા આવ્યો હોય તારે જાણવાનું મળે. બંધાયેલા તો છે, ખબર પડે છે ને? એ તો ખબર પડે ને, બંધાયેલા છે. કોક ને ખબર પડે બંધાયેલો છે નઈ. ઇન્દુભાઈ કે છે કે મારે દાદા નો પરિચય મેળવવો છે, દાદા નો પરિચય જાણવો છે એમને. દાદા કોણ કે છે? ઇન્દુભાઈ કાલે આવ્યા હતા તે? એ તો ગયા એમ તો આવેલા. દાદા એક એવા જ્ઞાની પુરુષ છે કે 26 વર્ષથી જેના શરીર ના માલિક થયા નથી, એક સેકન્ડ પણ મન ના માલિક થયા નથી, વાણી ના માલિક થયા નથી, એના શરીર થી જૂટા પાડોશી તરીકે રહે છે અને લોકો મુક્તિ નું દાન આપ્યા કરે છે. સમજ્યું ને? જે માગે એ આપ્યા કરે છે, જે માગ એને માગતો આવડવું જોઈએ. આ જ્ઞાન ક્યારે થયેલું આપને? હું કોણ છું જાણવાનું કોઈ જાણ્યું નહી. અને બધું રજળ પાટ બધું કર્યા કરે છે. એ પેલા આપ શું કરતા હતા? શું હતા? કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા હતા. ધંધો તે તાર પછી ધંધો ચાલુ હતો. જોયું કે છે અમારે ધંધાદારી માં છે એટલે અમારે તો પૈસા રહી, તમારા પૈસા રહી, અમારે જરૂર નઈ. અમે અમારા ઘરના પૈસા થી આ બધું કપડા બપડા બધા અમારે બધું એ ફક્ત હિન્દુસ્તાન માં ધર્મ માટે જવા આવવાનું તે પ્લેન ના ખર્ચા બધા મારા ઘરના. અહીં ફક્ત આવીએ છીએ તે અમને સર્ચ કરી કે અહીને માટે હું દર્શન આપું તમારે લેવા પડશે. અહીને માટે કે મારા ગુજરાતીઓ છે એ બધાનું કલ્યાણ કરી નાખો. એટલે દર સાલ 60-70 હજાર રૂપિયા ખર્ચે છે, 1,00,000 રૂપિયા સુધી. શું અને કરાર કર્યો છે કે દર્શન આવો તમે. પટેલ ના એ 16 વર્ષથી છે અમારી જોડે. એમને કાયમ નું સુખ થઈ ગયું, ચિંતા થાય નહી, બધી ઉપાધિ રહી નહી. એના વાઈફ ને ચિંતા ના થાય, ઉપાધિ રહી નહી. શું જોઈએ બધું? ઇન્ડિયામાં કેટલા મિશનો છે? 4 મહિના થી આવ્યો છે મારી જોડે ફર્યા કરે. મોટેલો તો અંતર છે અને મોટેલો વસ્તી વસ્તી 300 થઈ જાય, 300 છે અત્યારે. તે બધી ત્યાં જ છે ને. એ મારી જોડે ફર્યા કરે છું. આ લઈને લાંબે છેડે જવાનું તો અમે પ્લેન માં જઈએ છીએ બે જણા. અને એ મોટેલ માં આવે છે. એ વાર માં આવે છે. ટૂંકા હોય તો અમે અમે ગાડી માં જઈએ. એમ પૂછે છે કે ઇન્ડિયામાં આપના આવા મિશનો કેટલા છે? ઇન્ડિયામાં આપના મિશનો આવા કેટલા છે? મારે કઈ લાંબા મિશન નથી, હું મિશન વાળો માણસ નહીં. મારે તો બહુ પચીસ વર્ષથી ક્યાંક કરતા 40,000 માણસ આવ્યા છે. તે પણ કલદાર કેવા બધા માણસો, કલદાર એટલે 40,000 માણસ. કહી દઉં કે અહીંયા આગળ આ રોડ પર સુઈ જાઓ તો 8 કલાક સુધી રોડ બંધ થઈ જાય. પછી વેગન આવે, વેગન નો બાપ આવે તો પણ એ ઉઠે કરે નહીં. મિલ્ટ્રી આવે તો એના ઉઠે, શું કહ્યું? અને મિલ્ટ્રી કશું કરી શકે નહીં. એટલે આજ્ઞા માં રહે ના રે, બધું સુખ આપ્યું છે. આજ્ઞા માં રહે ના રે, કેમ બોલતા રે? સંપૂર્ણ સુખ આપે પછી આજ્ઞા માં રહે ના રે. માગી માગી પ્રસાદ ખાય, કેવું? તમે પ્રસાદ ખાવ ના ખાવ, સવારે ના ખવાય. આપના હાથેથી, આપની પાસેથી, આપના હાથેથી ઇનિશિયેશન થવા માટે શું કરવું જોઈએ? અમને વસ્તુ મળે એની શરૂઆત કેવી રીતના થાય એના માટે અમારે શું કરવું જોઈએ? તમારે કશું કરવાનું? તમારે જો કરવાનું હતો થયું ના હોત. તમને મોટેલું આવડ્યું નહિ, આ ના આવડ્યું, અમે શું કરવા? પૂરતું આ ભાઈ જાય એટલે મારે કરી આવવાનું. અને તમારે કેવાનું કે અમે માથે પડેલા છીએ સાહેબ, માથે પડેલા છીએ. અમારે કહ્યું સાહેબ તું વાત, તમારી પાસે શું કા વાત કરે? એવું કહેવાનું, સમજ પડે ને? અને જેને કરી કરવું જ હોય તેને રસ્તો દેખાડવું. શું કહ્યું? પોતાને જ કરવું હોય એને રસ્તો દેખાડવું. પોતાને એટલી કેપેસિટી હોય, પણ મેં તો મોટા મોટા મહારાજ ને બધા સાધુઓની કેપેસિટી ના જોઈ, પછી 2-3 દાડા પછી હારી જાય છે, થતી નથી. એટલે પછી મારે જાતે પછી કરી આવવું પડે. માથે પડે આવે, કહ્યું માથે પડીને મોક્ષ માગવાનો છે. માથે પડે સારું ને કે રે? તરુલતાબેન કે છે ઓકેજ ના, કે આ જ્ઞાન શું છે, તમને શું લાભ થયો એવું પૂછે છે બધા. વાત કરો અમને કઈ ઉભા થઈને, કે આ જ્ઞાન શું છે, તમને શું લાભ થયો? ઉભા થઈને વાત કરતા ફાવત કરો ના ફાવત રહેવા દો. તમારા આશીર્વાદ છે, કરો. પછી 5-1 વર્ષ ઘણી આપતા બેઠા પછી એક વાર દાદાજી ને કીધું કે દાદાજી દાદાજી ઇન્ડિયામાં, આપડે અમેરિકામાં, દાદાજી આ ક્યાં સુધી ચાલશે? તમારી કઈ તો અમને મદદ જોઈએ ને. દાદાજી ભૌતિક મદદ એટલી બધી સુંદર કરી કે મારા પ્રમાણમાં મને એનાથી બહુ સંતોષ છે. અને ત્યાર પછી જેમ બને તેમ દાદાજી નું વધારે ને વધારે સાંભળતા ગયા. ઘણા આપણે કહીએ છીએ ને કે કાલે કે પરમદાડે દાદા જ્ઞાન આપવાના છે તો જ્ઞાન લેવા આવો. તો જ્ઞાન એટલે શું દાદા? તમને એકદમ ફંડામેન્ટલ ટોપ લેયર ની વસ્તુ આપી છે, પણ એના બોટમ એના પાયા શું છે એ આપણને સમજાવે કે જ્ઞાન મળી જાય છે. એ પાયા ને એ બોટમ સમજતા મને આ એક વર્ષ નીકળી ગયા. અથવા તેમનું વાંચન અથવા તો એ છે દાદા કે સાંભળીને એનું મનન કરવું, મનન નહીં પણ એની ઝીણી સમજ પડવી પડે. તો મારી તો એક જ ભાવના છે કે કોઈ બી વ્યક્તિ જ્ઞાન માં બેસે છે તો કરોડો ને લાખો ડોલર છે તો પુણ્ય પામે છે. અને ત્યાર પછી દાદાની વસ્તુઓ જો ધીમે ધીમે તમે સમજો કે દાદા ખરેખર શું કહેવા માંગે છે જ્ઞાન ની પાછળ, તો માનસિક સંતોષ, ચિંતા જતી રે, એક જાતનું નૈતિક આપણામાં હિંમત આવે, શક્તિ આવે, હંમેશા આત્મા આનંદ માને આનંદ માં રહે, ભૌતિક રીતે બી આત્મિક રીતે બી, તેમજ જેમ દાદા આત્માને છૂટો પાડે તે આત્મા બી આનંદ માં રહે, ને સાથે રહેલું જે આ પૂતગલ છે સરુલતા નું એ બી નિરંતર આનંદ માં રહે. બસ બંને રીતે ખુબ કામ છે. દાદા ને જો સુરત માં ઓળખાણ માટે મૂક્યા હતા એમના ભાઈ રમેશભાઈ, અમારા સાળા મોટા ઇન્દુભાઈ પૂછતા હતા દાદા કે આ જગત શું છે, આ જગત શું છે એનું બધું જે રહસ્ય છે એનું જે તત્વ જે તાત્વિક રીતે નું જે એનું રહસ્ય છે એ જગત શું છે, હા જગત નું જે મૂળ તત્વ છે જગત ના જે બધા રહસ્ય રહ્યા છે એ જરા તત્વો વિશે સમજાવો ને. એમને ઇન્દુભાઈ પૂછે આ જગત માં આ બધું દેખાય છે ને, દેખાય છે બધું અવસ્થાઓ છે ટેમ્પરરી છે ને, આ આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીભે ચકાય છે, નાકે સુંઘાય છે, આ સ્પર્શ થાય છે, બધી અવસ્થાઓ ટેમ્પરરી, ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. અને પરમેનન્ટ છ તત્વો છે, પરમેનન્ટ તમે પોતે પરમેનન્ટ છો અને ટેમ્પરરી થઈને ફરો છો, ટેમ્પરરી થઈને શાદી કરી, ટેમ્પરરી થઈને પરણ્યા પાછા, ટેમ્પરરી થઈને બાપ થયા, તો ભાઈ ને હવે જો તમે પરમેનન્ટ થઈ જાવ તો કલ્યાણ થઈ જાય. આ ટેમ્પરરી છે તો બધી આ ઉપાધિ છે, તમે છો પરમાનન્ટ પણ તમે જાતને માનો છો ટેમ્પરરી, કારણ લોકોના સંસ્કાર તમે જોયા એવા તમને સંસ્કાર પડી ગયા, એવી લોકની રીત કહી ગઈ, લૌકિક રીત ને અલૌકિક રીત જોઈ નહી, એટલે આ બધું ઊંધા સંસ્કાર થઈ ગયા, ઊંધો ચાલ્યું આ બધું. હું કહે બાપ થયો, એટલે હું આ બાપ થી થયો, એટલે બાપ એટલે વિનાશી, અને પોતે મોજ જે છે જાણતો નથી એટલે બાપ થયો કે છે. શું કહ્યું? આ દૂધી બાપ થતી નથી, એ બી બે વપી હોય એ પછી કોને પહેલું દૂધ દૂધિયા પડ્યા કરે ને, એમાં અમારી છે આપડે પડ્યા કરે ને દૂધિયા, અને પછી બાપ થયો કે શું કે આવું બધું. હા ઊંધા સંસ્કાર લૌકિક સંસ્કાર માંથી જ ખૂટી ગયો, આમને જનરી થયો, અમે સસરો થયો, અને મામો થયો, અને કાકો થયો, ક્યારે નિવડાવો અમે, ક્યારે આ ભૂલભુલામણી પેટવાય ક્યારે પાછો પછી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, પઝલ થયેલું છે આ, ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, ભગવાને જે બનાવ્યું કે છે ને તે ફક્ત આખા જગત ના માણસો ને સમજાવવા માટે કહેલું છે, ભરત માટે કે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. તે આ ફોરેન વાળા તો બરોબર કે છે, એ કઈ ભરત માટે નહીં કહેતા, એ તો એમ જ માને છે, પણ આપણા હિન્દુસ્તાન ના લોકો છે, આપણા હિન્દુસ્તાન ના ધર્મ તે પુનર્જન્મ માને છે, સમજાયું ને, પુનર્જન્મ માને એટલે પોતે કરે છે અને પોતે ભોગવે છે એવું સમજી ગયો છે. શું થયું છે તમે સમજાય ને, પોતે કરે છે ને પોતે ભોગવે છે, હવે આમાં કરતા ભગવાન ભગવાન ક્રિએટર થયા નથી, કોઈ દાડો ક્રિએટર નો અર્થ કુંભાર થાય, શું થાય ને, તો ક્રિએટર ધી ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ વાસ્તવિક મતે એવું નથી બાકી જગત ને બહાર તો મારે એમ જ કેવું પડે કે ભગવાન ક્રિએટર છે એવું જો ના કહીએ તો સ્ટોર માં કશું રહે નહીં લોકો ભગવાન ને ભય તો તે છૂટી ગયો લોકો લઈ જાય તો ને આ તો વિચારક માણસ હોય તેને જ કહેવાય કે આ ગોડ ઇઝ નોટ ક્રિએટર તો ને જેને વિચારક હોય એવા માણસ ને કહેવાય બીજા બધા નાખે તત્વ વિચાર કરવો હોય તેને બીજા લોકો કહેવાય નઈ ને તમે સમજ પડે ને The world is the puzzle itself, puzzle itself.